મને વાંધો નથી, પણ મારી ઈચ્છા છે કે તમે રહો તો સાર, જતા રહો તો મને વાંધો નહીં આવે. બંધન નહી, આ વિજ્ઞાન બંધન વાળું નથી. આ સેવા મારા મનમાં એવું ના રહે કે એ તો આપડે એમનું કલ્યાણ થઈ જાય એટલે એ હિત આપડે, બીજું કશું નહીં. મારી સેવા તો એમને રહ્યા છે, એના જે હિસાબ છે મળી જવાના ના હોય તો હજી કોઈ ડોલ મુકાય ને પછી જાતે નહીં લેવું, કશું નહીં. હજુ તો આપડે જરા હાથ તો કે થઈ ગયા ભાઈ સાર, અને સેવા મારી કરનારા બધા ઘર હોય ને કેટલાય જણા ભાવ ના કહી દે, નંબર લાગે છે નવડાવવા માટે, નંબર લાગે છે તરત ને કહે મારો નંબર લાગે છે. એક આવડો છોકરો હતો ભરત ના મામા છોકરો, મને કે દાદાજી નું નાતા મને જોવા દો, તું આલું કેટલી આપું કે તમે કહો એમ 25 રૂપિયા તકે આપીશ કે નાતા જોવા દો. પછી મેં ના બે પછી ને બે તો બે લઈ આવે બરોબર. તો ઘરે ભાઈ ના બધો પ્રશ્ન થઈ ગયા તારે વાળો મને ક્વેશ્ચન હતો પછી બીજા બે આવ્યા એના બી આન્સર આવ્યા, એટલે સારું મને લાગે કે હું આવે હું જે આન્સર મનમાં જે ક્વેશ્ચન કરતો છું ને કઈ ઇમ્પોર્ટન્સ નથી લાગતા કે આન્સર આમ જ આવી જાય, થોડું હું થિંક કરું તો આન્સર આવે. હવે મને મારે બીજા બે સવાલ ઉભા થયા, તરત એનો જવાબ આવી ગયો. હવે સાલું કઈ બી સવાલ આવે છે અને જવાબ આવી જ જાય છે, એટલે હવે મને અઘરા ક્વેશ્ચન મને શોધવા પડતા છે, મારે અઘરા સવાલ શોધવા પડે છે. પણ હવે એટલું મળતી કદાચ થિંક નથી થતી રાખવાની આગળમાં નથી કરતા. પણ કે છે મારથી એટલું બધું અઘરું મારથી એટલું બધું અઘરું વિચારા એવું લાગતું નથી. અઘરું કરવાનું એ આપડે ભાઈ અઘરું કરનાર તે આપડે નથી, આપડે સહજ સરળ સુગમ પૂછવા નહીં. મન પ્રશ્નો રહિત થઈ એમ પ્રશ્નો રહિત થઈ જાય ને નો ક્વેશ્ચન માઇન્ડ માં કોઈ ક્વેશ્ચન જ ના રહે એનું નામ જ મોક્ષ. પપ્પા કા પણ તમે બધું જે આપણને કહેતા છો કે આ બધું તે એવું ખરું તમને ડ્રાઈવ એટલે ખબર પડી ડ્રાઈવ ડ્રાઈવ ખબર પડી આપણને જ જાણો કે સ્ત્રી એવું આમ હોય કે એનો બે આ બાજુ ભાગ માં અજવાળું હોય તો આ બાજુ પછી કામ જવાબ ના મળે. એટલે આંખે દેખાય એટલા જ જવાબ આપી શકું, એ તો આંખે આપી શકે, પણ પાછલા જવાબ હું આપી શકું બધી બાજુ. તને સમજ પડી? એટલે એક માંથી આયેલું છે પણ એક માંથી અનેક થયેલું છે. કેવું છે? એક માંથી અનેક, તો અનેક ના પ્રશ્ન નું સમાધાન થાય. એક જ રહ્યું હોય તો ના થાય. એક હોય તો એકાંતિક થાય. એક જ ખૂણો વન કોર્નર. જગત આખું વન કોર્નર ઉપર પડેલું. તમે 360 ડિગ્રી બધે કરી સેન્ટરમાં રહીને બધી ડિગ્રી પોષણ. નહીં બેસી ખરું? બેસું નહીં. હમણાં હમણાં તમે જે બોલ્યા તે મને હજુ પણ લાગે કે સેન્ટરમાં રહીને બધી ડિગ્રીઓ વાળા આપી. તો સેન્ટર શું છે? તો સેન્ટર એ જ મુખ્ય વસ્તુ છે કે સેન્ટર આપણે 360 ડિગ્રી જ્યાં ભેગી થાય એ સેન્ટર. પણ સેન્ટરમાં શું છે? સેન્ટરમાં શું છે? એ શું એ જે પ્રકાશ કહો આ જે સૂર્ય ને સેન્ટર માં તો સૂર્યનારાયણ છે અજવાળા ને સેન્ટર માં એવા આ સિદ્ધાર્થમાં છે. એટલે તમે પછી એવું કેવા માંગો કે આ બધું કોઈ બી કઈ પૂછે તમારે ગમે તેવો ક્વેશ્ચન તમારે કોઈ બી પૂછે એમાં તમે જે જવાબ આપો એ કઈ સુધાર્થમાં થી છે જ હોય. એટલે આમ તો તમે નહીં કહો સુધાર્થ કોઈ બી તમારે પૂછે તમે એમ નથી કહેતો કે તમે સુધાર્થમાં કહો સુધાર્થમાં એમ નહીં પણ તમારો જે આન્સર હોય એમાં કઈ રીતે એને જે પૂછવા માંગે છે એનો જવાબ એને મળી જાય. 115 ડિગ્રી પછી બોલે છે માણસ એને આવું જ દેખાય એવું અમે જાણીએ અને તેને આવું જ કહીએ તો એનો જવાબ એનો ખુલાસો થાય. અને 130 ડિગ્રી વાળો હોય તે બોલે 115 વાળા નહીં કે તમે કહો છો એ ખોટું છે તમે કહીએ છીએ સાચું છે. તો અમે કહીએ કે 130 વાળા ને કહીએ કે તમે 115 બજાવો અને 115 વાળા કહે તમે અહીંયા આવો તો બે ઉપા થાય કે સીધા બરોબર. એટલે એના પ્રશ્નનું સમાધાન અમારે આપવું પડે. જે પૂછે તે બધું સમજી જઈએ કે આ કઈ કયા કોર્નર પછી કઈ ડિગ્રી પછી પૂછી રહ્યો કઈ ડિગ્રી પછી પૂછી રહ્યો એમને ખબર પડી જાય. આવું જ્ઞાન તો સાયન્ટિસ્ટો પાસે હોય ને? હોય આવું નહી હોય એવું ક્યાંથી લાગે? આવું તમે કીધું આવું જ્ઞાન જ્ઞાન એટલે કેવું પણ કેવું કેવું બધાના મનનું સમાધાન કરવું. અમે જે એવું બોલીએ કે મનને એના મનનું સમાધાન થઈ જાય અને બીજો બોલે નહીં તો મનનું સમાધાન થાય ને મન વિપરે ઉઠે. એટલે શું કીધું? હે છેલ્લો શબ્દ શું કીધું તમે? બિલીફ માં આવી જાય છે તર દૂરથી તમને જે જે કરે છે દૂરથી તમને જે જે કરે તો પાસે બે શકે ના જગત ના લોકો સાથે મારે શું સંબંધ રહ્યો આ બધું જાણી લેવું છે. શા આધારે મને સર્વિસ મળે છે? બીજો પ્રયત્ન એટલો બધો કરવા છતાં શા આધારે મળતી નથી? શા આધારે એક માણસ નેપાળમાં કમાય છે શા આધારે નથી કમાતો? એ બધું આ જાણી લેવું છે. જેને જ્ઞાન ના હોય તેને આવું જાણવાનો પ્રયત્ન કરવો. તો જ્ઞાન જાણે ત્યાં તો બધી જવાબદારી મારી પાસે આવી જાય. અરુદી લખે છે કે દાદા નું જ્ઞાન કરી લેજો, શું કેવાનું તમે શીખ્યું નહી? હું તો અલાયેલા ને શીખવાડું છું લોકોને. તેલે ના તેડી જાય તો એને જાય, પછી એ એવું ના કહે કે હું ઉપર આવી અને અક્કલ વાળો થયો એટલે ગાય પાસ. આ ડિફરન્સ કઈ નથી એમાં, ઉપર જાય છે ડિફરન્સ કઈ નથી. અક્કલ પેલા એને શીખવે છે કે હું ગયો ઉપર, એ શીખ્યો ને. હે, બેબી ને એવું કશું નથી. બાબા રમતા હતા હું બધા કરે બધું, પણ એને કરતા ભાવ નહી. અને મોટો જોન થયો કે આવી જાવ, હું ફૂટબોલ રમી આવ્યો, કે ફૂટબોલ રમી મેં ફેંક્યો એટલો બધો દૂર ગયો. બધું બોલે, ઓહો મોટા ફેંકનારા. નાનો છોકરો ના બોલે એવું મેં કર્યું. તું નાની હતી ત્યારે બોલતી હતી, તું નાની નહી બોલ લાગે નહી, તું નાની હતી નહી લાગે નહી, નાની આવડી ને આવડી જશે. કઈ કઈ સ્ટેજ જતરી, આ સ્ટેજ જતરી, હું કઈ સ્ટેજ તારી પાસે નથી. તારી પણ આખા બ્રહ્મા નું સ્ટેજ છે, હું અહીંયા વાડા ખાઈ ખોલું છું. અમારે વાડો લઈ લીધો, કે છે મોટા ભાઈ વાડો હતો તે એમાંથી લઈ લીધો, મારો ભાગી નું બધું લઈ ગયા. તો સપના હું વાળો મોટા ભાઈ લઈ લીધો વાડો. ફેક્ટર શું છે, અંદર થોડો આનંદ વધતો જાય છે. કોલેજ માં તો ત્યાં આનંદ વધારે થયો, અહીં આવ્યા પછી ત્યાં શામાંથી આનંદ આવતો હતો? અહીંયા આવતો છે એનો બી. ત્યાં શામાં આવતો? પણ એમાં જે વાંચ્યું પછી હવે જયારે કામ દિવસ જાય ને કઈ થાય તો એનો કઈ બહુ ઇન્ફ્લુઅન્સ કે એવું કઈ નહી થાય. કદાચ એક્ઝામ ફેલ કરું કે દોસ્તરા જે ફાઇટિંગ થાય કે આ થાય કે તો એમાં કઈ નહી થાય. એટલે એ બધું વાંચતો હતો આસ્તવાણી ને એનાથી કે છે કે મને બહારની કોઈ વસ્તુની અસર નથી થતી, પરીક્ષામાં કંઈ નાપાસ થવું કે કોઈ ભાઈબંધ દોસ્તારો જોડે ઝઘડો થઈ જાય તો પણ મને કંઈ અસર ના થાય. છે એ તો એમણે કહ્યું ચાંક્યા ભાગી નાખી એ તો સારું થયું, નહીં તો હું ખરાબ બંધ નથી. આપણા તો ચાલે, એમાં કઈ માફી નહી માંગવાનું કેવાય. બીજા શબ્દો હોય છે, શબ્દો ની પાછી જાતે બધી બહુ હોય છે. પણ નાટલા છોકરો હોય મારા જેવા લોકો ને, એ લોકો ને તો બીજું કઈ કે એનો અર્થો નહી બોલાગે. જરા આવું કઈ કે બીક લાગે ને પછી એમ જ કરે. મોટા થઈને સાચી વાત, હમણાં 30 વર્ષ નો હોય ને એવું બોલે એ ખરાબ કહેવાય. પણ નાટલો મારી પાસે છોકરા પ્રેમથી સુધરી જાય. કેટલાક ભય થી સુધરાય એટલા માટે બહાર ના લોકો ને ભય થી સુધારવા પડે, ભય દેખાડવો પડે. પણ તાર મમ્મી ને છૂટું છે ને, તારા બાસ જોજો રાખે, નિકાલ ના કરના છે. ભય ની જરૂર છે, પોલીસ ગેટ ના હોય ને, ફિયર હોવો જોઈએ. એમ કે 80 મિનિટ પીડે ચલાવે. ભય ની જરૂર, ભય થી લો માં રે માસ અને બાર વટીઓ ના થઈ જાય. એટલે અમે ભય રાખીએ બધાને. કોઈ ઉદ્ધત થઈ ગયેલું દેખ્યું અમારી પાસે? બધા વિનય માં, વિનય અને તે ભય અમે રાખીએ. તે પણ ભય કેવો હોય, પ્રેમ વાળો. એટલે કોઈ માણસ સાથે 5000 માણસ આવે પણ કોઈ નહી ના કરે. કાયદા નહી આપડે તો, કે આમ કેમ બેઠી છું, નહી તો આમ કરીને બે હવે એ પલાઠી ખાઈને બેહો. કે ધર્મ જ બીજી ગયા છે તે આવું ના બેહ. કાયદા એવા કાયદા આપડે કઈ રખાય નહીં. આપડે કાયદો નથી. નો લો લો, નો લો લો, પરમ વિનય એ શું છે એવું રહીશ. પણ આપડું પરમ વિનય માં રહેશું. ધમાલ ધમાલ બાળક ની ભીડ થાય છે, આમ થાય છે, એમ થાય છે. જન્મ જયંતિ માં 3-4 હજાર માસ ભેગું થાય છે, તો પણ કોઈને સજ્જ મળવું, કોઈને બગડેલું નહીં, કોઈ જોઈ દખો નહીં, કરે નહીં, તો એક જ મતભેદ નહીં, ભાગ્ય જ નહીં. આપણે 200 લઈને અમે ગયા હતા, 900 લઈને 500 માણસ ની યાત્રા ટપાલીતાળા ની. 9 વર્ષો તે પછી તળાજા ગયા, જાત્રાનું સ્થળ છે ત્યાં ગયા. ને એ ત્યાં આગળ જૈનો નું એ છે ને, ત્યાં ઉતર્યા. ઉપાસરે જેવું મોટું મકાન હતું, ત્યાં ઉતર્યા. ત્યાં જમવાનું કર્યું, વ્યવસ્થા કરી. તો એના મેનેજરે બધું કરી વ્યવસ્થા કરી, રસોડું રાખે ત્યાં આગળ. પછી મેનેજર આવીને કે છે, દાદાજી એવું શું કર્યું છે કે 500 માણસ આવે પણ એમ ખબર નથી પડતી કે આ લોકો બાકી નહીં તો 50 આવે જઈનો. એ ડખો ડખો ડખો ડખો આમ થયો, આમ પેલો આમ બોલે, પેલો આમ બોલે, પેલો આમ બોલે. વિનય નથી, વિવેક નથી. આ વિનય છે બધા. કોઈને ત્રાસમાં ના મૂકે, શું મને અજાય બી લાગી. એટલું બધું માસ નહીં તો અમારે 50 હોવા આવે ને, કકડાટ કરી બધા. પેલો મારું હાચું કેનું, પેલો તેનું હાચું કેનું, પેલા આનું હાચું કેનું. આવું કઈ આગેવાન થયા ભરે મેં, અને અમારી શિકાર નહીં પાછા આગેવાનું કાપી નાખે પાછું. એટલે અજાયબી કહેવાય હતા સંગત. બહુ બીન દીકરી ભેગી થાય કોઈ વખત? તમને પ્રેમ જ દેખે છે, આપડે તો બીજું કશું નહીં દેખવાનું. આપડે તો પૈસા જેવી ચીજે નથી ને કોઈ જાત નહીં. અત્યારે ડેરાસર થયા પછી ની વાત છે, તે તો ડેરાસર નો તેમાં આપડે લેવા દેવાય ને. સર મમ્મી ને દાદાજી અહીંયા આવશે બહુ જ આનંદ થઈ જાય. એમ કે છે કે પછી આજુબાજુના લોકો ને એવું ના થાય કે આને આનંદ ઓછો કેમ થાય છે, હું તો ધણી તું છું, તને સારું લાગે છે તો બીજા ને કમે તે લાગે, આપડે શું જોવાનું. આના માલિક તો તું જ છો ને, પણ આ બધા મારી બાજુમાં છે, બધી કોર્પોરેશન છે, પણ આપડે મૂળ આનો તો માલિક તું જ છો ને. કોર્પોરેશન બધી પાક નથી, એ તને આનંદ જેવો થાય એવું તું કઉ છું, એમાં ખરાબ શું લાગે. આટલું ખાધું ભૂખ ના મટી તો ભૂખ ના મટી એમ કહી શકે છે, તો બીજા કઈ ના મટી ગઈ તને કેમ નહીં બોલું છું એવું ના ચાલે. દાદા કારણ કે આપણને નાનપણથી ઢાંક લાગી ગયો છે, આપણને ખીજવાય ને બધું કરે એટલે આપણને ઢાંક લાગી ગયો છે, બોલાય નહીં. આપણને નાનપણથી ઢાંક લાગી ગયો છે, બધા વડે ખીજવાય એટલે આપણાથી બોલાય નહીં, જેમ છે તેમ. પણ અહીં મારી પાસે ઢાંક આવું લાગી ગયો છે, મારી પાસે બોલાય ને, જ્યાં ધાક ના લાગતી હોય તો બોલાય ને, જ્યાં ધાક લાગતા હોય ત્યાં ના બોલાય. તેથી મા બાપ પાસે લોકો પોતાનું બધું હકીકત કહેતા નથી, વાસ્તવિકતા. ધાક લાગી અને પાછું ફરી કહેશે કઈ કઈ કહેશે, એટલે એમાં ઘૂંચવાડો ઉભો થાય છે પછી. એટલે હું મા બાપને શું કહું છું કે એને વેળે બેસીને વાતચીતો કરો, એને શું અડચણ છે, શું છે, તારા વિચારો શું થાય છે, જે થતા હોય જોઈ લો. નહીતર નહીતર બોમ્બ ફાટવાનો જ છે, જો કદી દારૂ ખોરો ભર્યો છે તો પેલી જોઈ લીધો, ફાટે ના ફાટે એક મોડો ફાટે રસ્તો કરી શકે ને, તો બોમ્બ તો ફાટ્યા કરે કે એટલે અમે બધા ફાધર બાધર બધાને કહીએ છીએ, બધા બેસો વિચારો કરો, દસ બાર તેર વર્ષની પછી એની પર એની જોડે સાથે બેસો, વાતચીત કરો, એનો ખુલાસો કરો એના મનના, એને ઘૂંચવાડો બહુ થાય, કોણ એનો ઘૂંચવાડો કાઢી આપે, બીજી બહેનપણીઓ મળે તે સારી બહેનપણી તેની પર ઉભી ના રહે, અને બીજી બહેનપણીઓ એને જેવી હોય ઉભી રહે, એ બધી એન્કરેજ કરે, હમ કોણ ડિસ્કરેજ કરે, એને સમજ પડે. એટલે આ બધા વ્યવહારિક પ્રશ્નો અમારે છે તે એ કરી આપીએ બધા. મારો ભાઈ તો લાગતો નથી ને તને. દાદા અમુક વસ્તુ તમે કોઈક વાર કોમ્પ્લિમેન્ટ આપે કે આ નહીં કરવાનું, પણ બધાની વચ્ચે કે ને તો શરમાઈ જવાય, એટલે કોઈક વાર થાય કે હું બોલું પછી બધાની વચ્ચે બોલશો તો શરમ લાગે. તમે કાલે કીધું ને કે આના ફાધરે 10,000 આપ્યા પૈસા આપવાના ઈચ્છા છે, તો તમે મને ઉપર જોઈને મને કે મને શરમ આવે, કારણ કે એ એવું બોલવાનું વસ્તુ નહીં આવે કે આપે તો છે ને તે, એ તો છે ને તે, બધાને કહેવા માટે નહીં આપવાનું, એટલે તમે મને જોઈને કહી તો મને ગમે નહીં. કેટલાક લોકોને આનંદ થાય છે, ઓ દેહસમાં આપવાના લોકોને મળે છે, સારા લોકો એવા હોય છે, કેટલાકને આનંદ થાય, એ આનંદ થવા માટે વાત કરવાની ખબર ને. પણ તને જે આપનારા ને ખૂંચે છે એનું શું કારણ છે, એના એક અહંકાર છે, આવું એ અહંકાર ના આવે છે ને, તને એનું શું અહંકાર છે એટલે ખૂંચે છે કે મારું મારું નામ બહાર પડી જશે, નામ બહાર પડી. હા અંદર હોય, અંદર બહાર ના હોય તો છતાં આવું સરસ ને. બાકી જે થાય છે એ કરેક્ટ છે એમ, બીજી રેખલમાં પડવું નહીં. અમે જે બોલીએ ને એના ટાઈમે એને ફળ પાકે ત્યારે બોલી જઈએ. એ લોકોને પણ કેટલો આનંદ થાય કે આવા આવા ભાવનાઓ છે. શું થાય જ ના થાય એટલે અમે ધ્યાન હોય એમ કહીએ તો બમ ફાટે કે ના ફાટે. ન્યુક્લિયર જેવો હે, કેવો ન્યુક્લિયર જેવો બમ ફાટે. હા કેવો ફાગો તને કેટલા વર્ષ થઈ ગયા અહીંયા તને? મને 28 થશે. હે 28? તારું બેન ભાઈ આ પછી સજ્જન નક્કી કરી દે. ખબર નહીં આ થઈ જઈશું તારે આ રજા નહીં. એકદમ સમજ પડી કે જે તમે ભૂલ્યા ને કે અહંકાર છે એ તો બહુ મોટો અહંકાર છે પણ દેખાતો નહીં હોતો. આપે જે વાત કરી ને આપવામાં અહંકાર હોય છે એ કે બહુ મોટો અહંકાર હોય છે પણ દેખાતો નતો અત્યારે ખબર પડી. અહંકાર એ અહંકાર તારો કહેવાય એ પોતાનું હિત કરે છે. અહંકાર ના હોય તો કરે નહીં, પૈસા એ નહીં પડી રે. શું થાય પડી રે દાદા? તારા કામ વપરાય નહીં, એને જોડે લઈ જવાય નહીં. દાદા મને હું જો કઈ આપું ને પૈસા કે એવું કઈ તો કોઈને તો મને કહેવાનું નહીં ગમે બધાને કે આપું છું. એટલે હું કહે છે કે તમે બધા મને કહે પછી એક તો મેં આપ્યા નથી મા પપ્પા આપ્યા છે તમે મને બતાવો તો. આદત બહુ પણ થાય માં પોતે લખીને આપે છે કે મારી તો ભાવના એટલી બધી છે અને આપી છે મારી મિલકત છે. બહુ બધા લાખ આપે 50,000 થી તો વધુ નહીં. દાદા પપ્પા ને તો એનું જ છે ને બધું એવું બોલશે તો છે બધે તો થશે કે બરાબર બોલે છે. પેલા અરુણ ભાઈ નો એક ના એક છોકરા છે આટલી મને કે છે પપ્પાજી આમ કરે છે મને નહીં ભાવે કે ન્યાય હોવો જોઈએ કે મેં કીધું યાર નથી પાતી પપ્પાજી તારી પાસે ખાવાના પૈસા લે છે લાગણી વાળો છે બધું લાગણી વાળો છે પણ સ્વભાવ કઈ જાય કે પછી બધું આપ્યું જાય એક નો છોકરો છે બધું આપ્યું આ બધું સારું આવે એમ બે સાથે ગરમ કરીએ પછી એની બહુ આવશે ને કેવું છે હાથમાં લગામ રાખીને કામ લેજો બધા આવી રીતે ફસેલા. એક મારા પાસે એક ફાધર આવ્યો હતો આ વાત કર્યા પછી એક ફાધરે એનું પોતાનું વર્ણન કર્યું કે મારા છોકરાને મેં બગલો અમદાવાદને વેચીને પૈસા આપ્યા અને માની આ જંશો બધી વેચીને આપી અને હવે કે તમે અહીંયા આવો અમે અહીં બે જણ આવ્યા હવે એનામાં અમને નોકરી કરાવે પણ પગાર નહીં ચાલતો. તમારે કઈ જોઈતું હોય ધર્માદા બેસે હો પછી ડોલર પછી એ નહીં તારે મેં લગામ છોડ્યા પછી બહુ પાડું છું પણ પોલીસ વાળા એટલી બધી ફ્રેન્ડશીપ નહીં કરી નાખી કે પેલો ગમે પેલો કે ગાડી બિરાખે ના બિરાખે એવી ફ્રેન્ડશીપ નહીં કરી નાખી બરાબર. શું કહ્યું રામ મોહન બેન કહ્યું કરાવી કરી અને છોકરાને કહ્યું તો તને શું હક છે બીજો અહીં તો તને કહેવા દે છે એટલે સારા માણસ છે કહ્યું ટકા સારા માણસ તારે ઘણા ચલાવ કીધો ચાલશે તને મોટર સોંપે તે એમને તારી પાસે ડાઉન છે દીચા નથી એ લાગે ભળી બાપથી બોલાય નહીં બાપ બોલે ને તારે તારે પેલો કહે છે પણ ન્યાય આ નથી કહેતો એટલે મારે ન્યાય રહ્યું બાપની જોડે બરાબર બાપનો કહે પણ જ કરવાનું આખો વારસો લેવો છે ને એની પાસે ઉપર ન્યાય કરું છું તારે સ્વભાવ માં કહે કે બસ ટિકટ વાંકું બોલી ઉભો દેવાનું છે બરાબર અત્યારે આવું કહ્યું છું તો ત્યારે તમારે મારે શું મજા કરે એટલે આરોપી સમજી ગયા બધા તમે ગોઠવણી કરી શકડે એ સમજે નહીં બાજુ ને આપણે હાથમાંથી લગામ પડી અને પછી ગુમા પાડીએ બરાબર આપણને કહેવત છે કે અંધારું ગોળ થયેલું હોય અને કાળો બળદ હોય બળદ કાળો હોય અને અંધારું ગોળ થયેલું હોય અને પછી કિલેથી આપણે સોયો પછી આપડે કે છે લે આય આય હાય તો દેખાય નઈ કઈ બાજુ આય આય કરી આપણે કિલે બાજુ આવ્યું લે આય તું આ કિલે ના છોડી અંધારું છે કાળો છે બરાબર લે આ છોકરો તો ડાયો થશે કે તમે એને કંટ્રોલ કરો બધી રીતના કંટ્રોલ નહીં બીજી રીતે એને એને વાઇફ ને વિનય મળે તો કશું પણ અમુક એના મગજ થી આપડે એના એના મગજ થી રાત ચલાવે બધું આપડે એના પ્રજા થઈ જઈએ તે નહીં ચાલે તે ના થવું જોઈએ હા દાખલો પાસે એની પાસે ચાલતા $10 આપવા છે $300 વેચીને પણ આપી દીધી આ છોકરા ને ગુનો નતો છોકરા કે એ રહ્યો ને પણ એવા સંજોગમાં છોકરો ગુજરેલો છે કે એવા લોભમાં કે આ પીવાય તે પાછું બીજું આગળ ના ખેડે આગળ ધંધો વધારે વધારે કરે છે તે બરાબર આપણે ઘરને બાપ આપણે જોઈ તો આપવું પડે ને છોકરા કઈ ગુનેગાર નથી હોતા પણ એ છોકરા એનો સ્વભાવ પર જતો ને અને અરુણભાઈ નો તો છોકરો શું બોલે તમારામાં બિલકુલ સેન્સ નથી તમારા બે જણનો સેન્સ નથી કે છે એટલે અરુણભાઈ કે છે આ બધા ડોલર આપે તેનો આ બદલો એનું દાદાજી અમે બઉ સારી રીતે હાથી કે છે લાગણી છે પણ લાગણી કરીને લાગણી વાળા ગમે એટલી લાગણી હોય બાપ જોડે પણ બાપ ને કે નોન સેન્સ એટલું કે એટલે થઈ ગયું મને એમ થાય ગરીબ આવું જીવન જીવાય કેમ જીવાય મા બાપ જ કે છોકરો જ કે છે એ લાગણી શું કરવાની પોતે જે જીવેલા રીતે ન જીવાતું ને નહીં ને એટલે છે તું જીવવાનું ચાવી આપણી પાસે રાખી શું કરું ચાવી એટલે બધી રીતે ઉત્તેજન કર્યો ધંધો કરાવો હેલ્પ કરવી શું રામમોહનબેન કર્યું પછી 25,000 માગવા આવે ડોલર એવી મારી પાસે નથી કોકડા મારા મિત્ર પાસે લઈ આવ્યું એમ કરીને આપવા તમારે અને વ્યાજ બ્યાજ બધું લેતા જવું ને મિત્ર કઈ આપી દે આવે કઈ એવું ને એવું ડીલિંગ રાખવું બધું સંસારમાં વ્યવહાર સમજવો જોઈએ ને બધું સમજવો જોઈએ ને વ્યવહાર ના સમજો બધા ઘૂંચાઈ ગયેલા પછી છે તે ફસાયા પછી એવું વળે નહી એ ખરો કકાટ કરનારો જે મથવા વાળો હોય કકાટ કરવા વાળો મથવા વાળો બે ત્રણ મથવા વાળો હોય પણ પેલું પહેલો પેલો જતો હતો કે છે એટલે હું એક કકાટી હેરો ના જઈશ આપણે ખતોડ્યા પછી આનામ જાય તો એ પેલા બે જઈએ અને પછી આ તે સુધી ઓળખતા ફરી કકડાટ કર્યા કરે સહન કરવું પડે ને શું કહેવા માંગુ છું શું કહેવાય દાદા બો કે બરાબર છે અન્ડરસ્ટેન્ડ તને સમજી જતી ગઈ આ છેલ્લું એકદમ ની ખબર પડી આ છેલ્લું ખબર નહી પડી પણ હવે ક્યારે બોલે જાય જાણો છો ને આપડે એક કરીએ તારે પોલીસ જોડે એક કરીએ આપડે લોફ રાખ્યો હોય પોલીસ જોડે બોલે છે પોલીસ તમે કેમ હમાને એનો સ્વભાવ છે તો બરાબર પરમ વિનય જોઈએ જ્યાં જોઈએ તો પરમ વિનય નહી હોય તો બધું દૂર જાય કારણ કે છોકરા તો બઉ સારા હોય છે પણ એમના ગુરુ આવે છે ત્યારે જોઈ લો ગુરુ ગુરુ હોય એને ગુરુ કરે પ્રથમ પ્રથમ તો શું કે ગુરુ ને એક શબ્દ જો મારા મમ્મી માટે બોલી તારી વાત કાઢી દીધી કે છે વર બે વર આવું બોલે એટલે પેલી સમજી જાય કે અમને કઈ લાગે પડવા પડશે બધું આવડે અને કળા ધીમે ધીમે ગરમ થાય કે ઉપર થોડી માર વાર એમને ટાળું વધે નઈ દોઢ બે ઇંચ ના શરીર ગરમ થાય એટલે થોડીક મારે એમ કરી કરીને વારી આવે પણ પછી કે જો બાઈ આજ આ પ્રમાણે બોલતા હતા તમને કેમ લાગે મારી બા નો જ વાંક છે બરોબર છે યુ આર આઈ ચાલી ગયું પછી એક ગ્રેજ્યુએટ ને મેં કહ્યું અમારો ભત્રીજો હતો બીકોમ થયેલો હતો અને 35 વર્ષનો હતો તે કહે છે મને મારી બા ઉપર વિશ્વાસ નહીં એવું બોલ્યો એટલે શું બોલ્યો તું વાણી શીખવાડી હતો ને કે મારી પાસે બા મેં કહ્યું 9 મહિના એની રૂમમાં તને રહેવા દીધો કહ્યું પેટમાં એ હું જાણું છું કહ્યું મેં શું કહ્યું ને હું જાણું છું 9 મહિના રહેવા દીધો તે મેં જોયેલું કે અહીંયા આ ભાઈ રહેવા કોક બાય ખબર ના પડે નિર્ભર હશે વિધાઉટ રેન્ટ અને 18 વર્ષ વાછડ્યું ફેરવે એમ જોડે ફેરવ્યો એ મેં જોયું બધું અને આ ગુરુ આવ્યા પછી 12 પર વિશ્વાસ નથી આવતો પેલો 18 વર્ષ થી વિશ્વાસ આવ્યો જાણે કે અહી થવાનું નથી આપણું એટલે પછી આ બાજુ નો સંતોષ રહે એને અહી કશું આપડે ચાલવાનું નથી એવું કઈ એટલે એને આ સંતોષ રહે પાછો એવું કહે શું પણ આ તો ગુરુ મળી જાય પછી દશા થાય મારે આવું યાદ કરાવવું ના પડે 9 મહિના મોટા ગ્રેજ્યુએટ માં ને 35 વર્ષ નો 9 મહિના ભાડે વગર ભાડે રહ્યો આવું કહેવાય ને કોઈ કહે ને આ તો હું જ કહી શકું મને કહે છે મારી બા ઉપર વિશ્વાસ થઈ ગયો મોટા થયા પછી સાહેબ થઈ જાય તો શું થાય તારે સમજવું જોઈએ ને શું છે બેન તો નહી પેલી ગુરુ આવતા પછી ફરી ના જવું ને હે ગુરુ ને હભાઈ ગુરુ ના હવે નઈ પણ ફરી જવાનું કેતા નહી બે કાન એટલે જ આપ્યા છે ને દાદા બે કાન એટલા માટે જ આપ્યા છે બે કાન આપે છે. એટલે આપણા મહાત્મા દુઃખી ના થાય એ બધા રસ્તા બધા બધા બરાબર વ્યવહાર માં દુઃખી ના થાય. શું કહે? એક ભાઈ આવી કે છે કે આ ધણી મને એટલી બધી ગાળો દે છે, કશું કમાતો તો છે નહી, નોકરી જતી રહી છે, કશું કમાતો છે નહી, હું જાતે ચાર ચાર કલાક જઈને 150 લઈ આવું છું, ઘર મકાન ઘરનું છે કે છે, થોડો ભાગ ભારે આપેલ છે, ગાડી ચાલે છે કે છે, બહુ ભાડું આવતું નથી, પણ 150 એના પર ચડાવીએ છીએ, આખો દાડો કાકીને હાન હેવે હે મને કઈ નાખે. દાદા હું શું કરું કે સા, એકનો એક છોકરો છે, આમ પદ્ધતિને તેલ કઈ નાખે છે, કાલથી બંધ. તે મને કહી દીધું સારું, પેલા ને કહ્યું, એટલે હું આ કમાતો ને ઉપર થી પાછી સીધરી કરું છું, સીધરી આથી બંધ કરી દઉં, અક્ષર બોલી છે કે નહીં બોલું, કાલથી બંધ. પોલીસ ડિપાર્ટમેન્ટ બધા ડિપાર્ટમેન્ટ છે, એકલું એકલું સિવિલ એકલું ના હોય, સિવિલ ચાલે ને, એકલું સિવિલ એકલું ચાલતું છે ના ચાલે. હા બધા પોલીસ ડિપાર્ટમેન્ટ બધા ઊંધા થતા કરીને આવે તે બધાનું કેટલાક તો માણસ મારી આય છે મને માર્યો ને આ બધા લોકો લીધા કે છે અને આ લોહી કાઢ્યું કે છે. એવા ઘણા માણસ આવે, એક નહી શું કરી છે ઉપાય, છોકરા છોડી છે, કાઢી મેલાવી ના કાઢી ના મેલાવી, તમે ઉપાય ચાલવા દે ને, ગાડું ગાડું જેમ તેમ કઈ ચાલે છે એને જેમ તેમ કઈ ચાડો પાડી પાડી ને કયું કરના ઉદય ફરી જાય પછી જાય. શું કહ્યું? પણ તો તોડી નાખીએ સુખી નથી. બહુ તો નથી મારી લાકડી ને તક ના લાકડી નઈ, પણ તમાસ મારી જાય કે છે. કેટલાય કેસ આવ્યા હતા એમ, એક બે નઈ. અને કેટલીક વાર ભાઈ તકરાર લઈને ધણી તેલ કાઢી નાખે, તેનો વધારે રાગે પાડી, ધણી ને રાગે પાડી, સ્ત્રીને સ્ત્રી રાગે પાડી, ભડકાવી ચમકી જાય નહી. આવી સિવિલ એકલું ના ચાલે, આ કઈ મહારાજ નો કે બધા મહાત્મા નો મોક્ષ લઈ જવાના છે. હા દાદા ગુંચાય તો બીજી રીતે આવ્યો મોક્ષ બિચારો. અને પાછા એ ધરી ને કહ્યું કે કશું બોલવાનું નહીં, પણ ધરી બહાર છે કે દાદા જ કરાવે, મારું દાદા જ કરાવે, ભાઈ કે દાદા જ કરાવે, આ કોણ છે દાદા જ કરાવી કે.